पारा नंबर 16, काला आलम। તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે ધીરજ નથી રાખી શકતા? મૂસાએ કહ્યું, હવે પછી જો હું આપને કંઈ પૂછું તો આપ મને સાથે ન રાખતા? લો, હવે તો મારી તરફથી આપને બહાનું મળી ગયું. પછી તેઓ આગળ ચાલ્યા અહીં સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા અને ત્યાંના લોકો પાસે ભોજન માંગ્યું, પરંતુ તેમણે આ બંનેની મહેમાનગતિ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યાં તેમણે એક દિવાલ જોઈ જે પડવા જેવી થઈ ગઈ હતી. તે માણસે એ દિવાલ ફરીથી ઊભી કરી આપી. મૂસાએ કહ્યું, જો આપ ચાહત તો આ કામની મજૂરી મેળવી શકતા હતા. તેણે કહ્યું, બસ મારો તમારો સંગાત પૂરો થયો. હવે હું તમને એ વાતોની હકીકત બતાવું છું જેના માટે તમે ધીરજ ન રાખી શક્યા. لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. તે હોડીનો મામલો આ છે કે તે કેટલાક ગરીબ માણસોની હતી જેઓ નદીમાં મહેનત મજૂરી કરતા હતા. મેં ઈચ્છ્યું કે તેને ખામીવાળી કરી દઉં, કેમ કે આગળ એક એવા બાદશાહનો વિસ્તાર હતો જે કોઈ પણ હોડી બળજબરીપૂર્વક છીનવી લેતો હતો. રહ્યો એ છોકરો તો તેના માતા પિતા મોમિન હતા. અમને આ શંકા થઈ કે આ છોકરો પોતાના વિદ્રોહ અને કુફરથી તેમને દુઃખ આપશે. આથી અમે ઈચ્છ્યું કે તેમનો રબ તેના બદલામાં તેમને એવી ઓલાદ આપે જે રીતભાતમાં પણ તેનાથી બહેતર હોય અને જેની પાસેથી માતા પિતા સાથે સદવ્યવહારની પણ વધુ આશા રાખી શકાય. મેલી وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا અને આ દિવાલનો મામલો એ છે કે તે બે અનાથ છોકરાઓની છે જેઓ આ શહેરમાં રહે છે. આ દિવાલની નીચે આ છોકરાઓ માટે એક ખજાનો દટાયેલો છે અને તેમનો પિતા એક સદાચારી મનુષ્ય હતો. આથી તમારા રબ્બે ઈચ્છ્યું કે આ બંને છોકરાઓ પુખ્તવયના થાય અને પોતાનો ખજાનો કાઢી લે. આવું તમારા રબની કૃપાના કારણે કરવામાં આવ્યું છે, કંઈ મારા પોતાના અધિકારથી નથી કરી દીધું. આ છે હકીકત એ વાતોની જેના માટે તમે ધીરજ ન રાખી શક્યા. અને હે નબી, આ લોકો તમને ઝુલકરનૈન વિશે પૂછે છે. આમને કહો, હું તેની વાતનો થોડો ભાગ તમને સંભળાવું છું. અમે તેને ધરતી ઉપર સત્તા એનાયત કરી હતી અને તેને દરેક પ્રકારની સાધન સામગ્રી આપી હતી. તેણે પહેલા પશ્ચિમ તરફ એક કૂચનો સરંજામ કર્યો. અહીં સુધી કે જ્યારે તે સૂર્યાસ્તની હદ સુધી પહોંચી ગયો તો તેણે સૂર્યને એક કાળા પાણીમાં ડૂબતો જોયો અને ત્યાં તેને એક કોમ મળી. અમે કહ્યું, હે ઝુલકરનૈન, તું એ શક્તિ પણ ધરાવે છે કે આમને તકલીફ પહોંચાડે અને આ પણ કે તેમની સાથે નેક વર્તન અપનાવે. તેણે કહ્યું, જે તેમના પૈકી જુલ્મ કરશે તેને અમે સજા આપીશું. પછી તે પોતાના રબ તરફ પાછો લાવવામાં આવશે અને તે તેને વધુ સખત સજા આપશે. અને જે તેમના પૈકી ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેના માટે સારો બદલો છે અને અમે તેને સહેલા હુકમો આપીશું. પછી તેણે એક બીજી કૂચની તૈયારી કરી. અહીં સુધી કે સૂર્યના ઉદયની હદ સુધી આવી પહોંચ્યો, ત્યાં તેણે જોયું કે સૂર્ય એક એવી કોમ ઉપર ઉગી રહ્યો હતો જેના માટે તડકાથી બચવાની કોઈ વ્યવસ્થા અમે કરી નથી. આ દશા હતી તેમની, અને ઝુલકરનૈન પાસે જે કંઈ હતું તે અમે જાણતા હતા. પછી તેણે એક બીજી કૂચનો સરંજામ કર્યો. અહીં સુધી કે જ્યારે બે પર્વતોની વચ્ચે પહોંચ્યો તો તેને તેની પાસે એક કોમ મળી જે ભાગ્યે જ કોઈ વાત સમજતી હતી. એ લોકોએ કહ્યું, હે ઝુલકરનૈન, યાજુજ અને માજુજ આ ધરતી ઉપર લૂંટફાટ કરે છે, તો શું અમે તને કોઈ કર આ કામ માટે આપીએ કે તું અમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપે? તેણે કહ્યું, જે કંઈ મને મારા રબે આપેલું છે તે ઘણું છે, તમે બસ શ્રમ દ્વારા મારી મદદ કરો. હું તમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપું છું. મને લોખંડના ટુકડા લાવી આપો. છેવટે જ્યારે બંને પર્વતો વચ્ચેની ખાલી જગ્યા તેણે પૂરી દીધી તો લોકોને કહ્યું કે હવે આગ જલાવો. અહીં સુધી કે જ્યારે આ લોખંડી દિવાલને એકદમ આગ જેવી લાલ કરી દીધી તો તેણે કહ્યું, લાવો હવે આની ઉપર ઓગાળેલું ત્રાંબુ રેડીશ. આ દિવાલ એવી હતી કે યાજુજ અને માજુજ તેની ઉપર ચઢીને પણ આવી શકતા ન હતા, અને તેમાં બાકુરું પાડવાનું તેમના માટે એનાથી પણ વધુ મુશ્કેલ હતું. ઓલા ઝુલકરને કહ્યું, આ મારા રબની કૃપા છે, પરંતુ જ્યારે મારા રબના વાયદાનો સમય આવશે તો તે આને જમીનદોસ્ત કરી દેશે, અને મારા રબનો વાયદો સાચો છે. અને તે દિવસે અમે લોકોને છૂટા મૂકી દઈશું કે સમુદ્રના મોજાની જેમ એકબીજા ઉપર પડા પડી કરશે, અને રણશીંગુ ફૂંકવામાં આવશે, અને અમે સૌ મનુષ્યોને એક સાથે ભેગા કરીશું. અને એ દિવસ હશે જ્યારે અમે જહન્નમને કાફિરો સામે લાવીશું. એ કાફિરો સામે જેઓ મારી શિખામણ તરફ આંધળા બનેલા હતા અને કશું સાંભળવા માટે તૈયાર જ ન હતા. તો શું આ લોકો કે જેમણે કુફર અપનાવ્યું છે એમ વિચારે છે કે મને છોડીને મારા બંદાઓને પોતાના કામ પાર પાડનાર બનાવી લે? અમે આ કાફિરોની મહેમાનગતિ માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. હે નબી, આમને કહો, શું અમે તમને બતાવીએ કે પોતાના કર્મોમાં સૌથી વધુ નિષ્ફળ લોકો કોણ છે? તેઓ કે જેમની દુનિયાની જીવનની સમગ્ર દોડધામ અવળા માર્ગે રહી, અને તેઓ સમજતા રહ્યા કે તેઓ બધું જ બરાબર કરી રહ્યા છે. આ એ લોકો છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇનકાર કર્યો અને તેની હજૂરમાં રજૂ થવાનો વિશ્વાસ ન કર્યો, આથી તેમના બધા જ કર્મો વ્યર્થ થઈ ગયા. કયામતના દિવસે અમે તેમને કોઈ વજન આપીશું નહીં. તેમનો બદલો જહન્નમ છે, એ કુફરના બદલામાં જે તેમણે આચર્યું, અને એ મજાકના બદલામાં જે તેઓ મારી આયતો અને મારા રસૂલો સાથે કરતા રહ્યા. અલબત્ત એ લોકો જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા તેમની મહેમાનગતિ માટે ફિરદોસના બાગો હશે. خالدين فيها لا يبغون عنها حولا જેમાં તેઓ હંમેશા રહેશે અને ક્યારે એ જગ્યાએથી નીકળીને ક્યાંય જવાનું તેમને મન નહીં થાય. કુલ લૌ કાનલ બહરુ મિદાદન લિકલિમાતિ રબ્બી લનફિદલ બહરુ કબ્લ અન તન્ફદ કલિમાતુ રબ્બી لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. હે નબી, કહો કે જો સમુદ્ર મારા રબની વાતો લખવા માટે શાહી બની જાય તો તે ખલાસ થઈ જાય, પણ મારા રબની વાતો પૂરી ન થાય, બલકે આટલી જ શાહી અમે બીજી લઈ આવીએ તો પણ પૂરી ન પડે. કુલ ઇન્નમા અન બશરુ મિસ્લુકુમ યુહા ઇલૈયા અન્નમા ઇલાહુકુમ ઇલાહુ વાહિદ ફમન كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. هي نبي કહો કે હું તો એક મનુષ્ય છું તમારા જ જેવો, મારી તરફ વહી મોકલવામાં આવે છે કે તમારો ખુદા બસ એક જ ખુદા છે. પછી જે કોઈ પોતાના રબની મુલાકાતની આશા રાખતો હોય તેને જોઈએ કે સત્કાર્યો કરે અને બંદગીમાં પોતાના રબ જોડે કોઈ બીજાને ભાગીદાર ન બનાવે. સૂરે મરિયમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કાફ હા યા એન સ્વાદ. ઝિક્રુ રહમતી રબ્બિક અબ્દહુ જકરિયા. વર્ણન છે એ કૃપાનું જે તારા રબે પોતાના બંદા ઝકરિયા ઉપર કરી હતી. જ્યારે તેણે પોતાના રબને ગુપચુપ પોકાર્યો, તેણે કહ્યું, હે પરવરદિગાર, મારા હાડકા સુદ્ધા નિર્બળ થઈ ગયા છે અને માથું ઘડપણથી સફેદ થઈ ગયું છે. હે પરવરદિગાર, હું ક્યારેય તારી પાસે દુઆ માગી ના ઉમેદ નથી થયો. મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે. યરિસુની વયરિસુ મિન આલિયા જે મારો વારસ પણ હોય અને યાકૂબની ઓલાદનો વારસો પણ પ્રાપ્ત કરે. અને હે પરવરદિગાર, તેને એક એવો મનુષ્ય બનાવો જેને તું પસંદ કરે. જવાબ આપવામાં આવ્યો, હે ઝકરિયા, અમે તને એક પુત્રની ખુશખબર આપીએ છીએ જેનું નામ યાહિયા હશે. અમે આ નામનો કોઈ માણસ આ પહેલા પેદા કર્યો નથી. કહ્યું, પરવરદિગાર, મારે ત્યાં કેવી રીતે પુત્ર થશે જ્યારે મારી પત્ની વાંઝણી છે અને હું ઘરડો થઈ સુકાઈ ગયો છું. જવાબ મળ્યો, આવું જ થશે. તારો રબ ફરમાવે છે કે આ તો મારા માટે મામૂલી વાત છે. આ પહેલા તો હું તને પેદા કરી ચૂક્યો છું જ્યારે તું કંઈ જ ન હતો. ઝકરિયાએ કહ્યું, પરવરદિગાર, મારા માટે કોઈ નિશાની ઠરાવી દે. ફરમાવ્યું, તારા માટે નિશાની આ છે કે તું સતત 3 દિવસ લોકો સાથે વાત નહીં કરી શકીશ. તેથી તે મહેરાબ એટલે કે ઓરડામાંથી નીકળી પોતાની કોમની સામે આવ્યો અને તેણે ઇશારાથી તેમને સૂચના આપી કે સવાર સાંજ અલ્લાહની પવિત્રતાનો જાપ કરો. હે યાહિયા, અલ્લાહના ગ્રંથને મજબૂતીપૂર્વક પકડી લે. અમે તેને બાળપણમાં જ હુકમથી નવાજ્યો અને પોતાના તરફથી તેને રહેમદિલી અને ચારિત્ર્યની શુદ્ધતા એનાયત કર્યા. અને તે મોટો સંયમી અને પોતાના માતા પિતાના હક પિછાડનાર હતો. તે શિરજોર ન હતો અને ન તો નાફરમાન. સલામતી તેની ઉપર જે દિવસે તે જન્મ્યો અને જ્યારે તે અવસાન પામે અને જે દિવસે જીવતો કરીને ઉઠાવવામાં આવે. અને હે નબી, આ ગ્રંથમાં મરિયમની વાતનું વર્ણન કરો જ્યારે તે પોતાના કુટુંબીજનોથી જુદી થઈને પૂર્વ તરફ એકાંતવાસી થઈ ગઈ હતી. અને પડદા નાખીને તેમનાથી છુપાઈ બેઠી હતી. એ હાલતમાં અમે તેની પાસે પોતાની રૂહ અર્થાત ફરિશ્તાને મોકલ્યો અને તે તેની સામે એક સંપૂર્ણ મનુષ્યના રૂપમાં ઉપસ્થિત થઈ ગયો. મરિયમ એકદમ બોલી પડી, જો તું કોઈ અલ્લાહનો ડર રાખનાર મનુષ્ય હોય તો હું તારાથી દયાળુ ખુદાની પનાહ માંગુ છું. તેણે કહ્યું, હું તો તારા રબનો મોકલેલો છું અને એટલા માટે મોકલવામાં આવ્યો છું કે તને એક પવિત્ર છોકરો આપું. મરિયમે કહ્યું, મારે ત્યાં છોકરો કેવી રીતે થશે જ્યારે મને કોઈ મનુષ્ય સ્પર્શ સુદ્ધા કર્યો નથી અને હું કોઈ કુકર્મી સ્ત્રી નથી. ફરિશ્તાએ કહ્યું, આમ જ થશે, તારો રબ ફરમાવે છે કે મારા માટે આમ કરવું ઘણું સહેલું છે અને અમે આ એટલા માટે કરીશું કે એ છોકરાને લોકો માટે એક નિશાની બનાવીએ અને અમારી તરફથી એક દયા અને આ કામ થઈને રહેવાનું છે. મરિયમને એ બાળકનો ગર્ભ રહી ગયો અને તે એ ગર્ભને લઈને એક દૂરના સ્થળે જતી રહી. પછી પ્રસૂતિની પીડાએ તેને એક ખજૂરના વૃક્ષ નીચે પહોંચાડી દીધી. તે કહેવા લાગી, કદાચ હું એ પહેલા જ મરી જાત અને મારું નામ નિશાન ન રહે. ફરિશ્તાએ પંગાથી તરફથી તેને પોકારીને કહ્યું, દુખી ન થા, તારા રબે તારી નીચે એક ઝરણું વહેવડાવી દીધું છે. પછી તું જરા આ વૃક્ષના થડને હલાવ, તારી ઉપર તાજી ખજૂરો ટપકી પડશે. ઇન્ પછી તું ખા અને પી અને પોતાની આંખો ઠંડી કર. પછી જો કોઈ મનુષ્ય તને દેખાય તો તેને કહી દે કે મેં રહેમાન માટે રોજાની બાધા રાખી છે, આથી આજે હું કોઈની જોડે નહીં બોલું. પછી તે બાળકને લઈને પોતાની કોમમાં આવી. લોકો કહેવા લાગ્યા, હે મરિયમ, આ તો તે ઘોર પાપ કરી નાખ્યું. હે હારૂનની બહેન, ન તારો બાપ કોઈ ખરાબ માણસ હતો અને ન તો તારી માતા જ બદફેલ સ્ત્રી હતી. મરિયમે બાળકની તરફ ઇશારો કરી દીધો. લોકોએ કહ્યું, અમે આની જોડે શું વાત કરીએ જે પારણામાં પડેલું એક બાળક છે. બાળક બોલી પડ્યો, હું અલ્લાહનો બંદો છું, તેણે મને ગ્રંથ આપ્યો અને નબી બનાવ્યો. અને બરકતવાળો બનાવ્યો જ્યાં પણ રહું, અને નમાઝ અને ઝકાતના પાલનનો હુકમ આપ્યો જ્યાં સુધી હું જીવતો રહું. અને પોતાની માતાના હક અદા કરનાર બનાવ્યો, અને મને શિરજોર અને હદભાગી નથી બનાવ્યો. સલામતી છે મારી ઉપર જ્યારે હું જન્મ્યો અને જ્યારે હું મૃત્યુ પામું અને જ્યારે જીવતો કરીને ઉઠાડવામાં આવું. આ છે ઈસા ઇબ્ને મરિયમ, અને આ છે તેના વિશેની એ સત્ય વાત જેમાં લોકો શંકા કરી રહ્યા છે. અલ્લાહનું આ કામ નથી કે કોઈને પુત્ર બનાવે, તે પવિત્ર હસ્તી છે. તે જ્યારે કોઈ વાતનો નિર્ણય કરે છે ત્યારે કહે છે કે થઈ જા, અને બસ તે થઈ જાય છે. અને ઈસાએ કહ્યું હતું કે અલ્લાહ મારો પણ રબ છે અને તમારો પણ, તો તમે તેની જ બંદગી કરો, આ જ સીધો માર્ગ છે. ફઈલા પરંતુ પછી જુદા જુદા જૂથો અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા. તેથી જે લોકોએ કુફ્ર કર્યું તેમના માટે એ સમય ભારે બરબાદીનો હશે જ્યારે તેઓ એક મહાન દિવસ જોશે. જ્યારે તેઓ અમારી સમક્ષ હાજર થશે તે દિવસે તો તેમના કાન પણ બરાબર સાંભળી રહ્યા હશે અને તેમની આંખો પણ બરાબર જોતી હશે, પરંતુ આજે આ જુલમીઓ ખુલ્લી ગુમરાહીમાં પડેલા છે. હે નબી, આ હાલતમાં જ્યારે આ લોકો ગાફેલ છે અને ઈમાન નથી લાવી રહ્યા, એમને તે દિવસથી ડરાવી દો જ્યારે નિર્ણય કરી દેવામાં આવશે અને પસ્તાવા સિવાય કોઈ ઉપાય નહીં હોય. અંતે તો અમે જ ધરતી અને તેની સમગ્ર વસ્તુઓના વારસ થઈશું અને સૌને અમારી તરફ જ પાછા ફેરવવામાં આવશે. અને આ ગ્રંથમાં ઇબ્રાહીમના કિસ્સાનું વર્ણન કરો, બેશક તે સત્યનિષ્ઠ મનુષ્ય અને એક નબી હતો. આમને જરા એ પ્રસંગની યાદ અપાવો જ્યારે તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, આપ શા માટે એ વસ્તુઓની પૂજા કરો છો જેઓ ન સાંભળે છે, ન જુએ છે અને ન તો તમારું કોઈ કામ પાર પાડી શકે છે. પિતાજી, મારી પાસે એક એવું જ્ઞાન આવ્યું છે જે આપની પાસે નથી આવ્યું. આપ મારું અનુસરણ કરો, હું આપને સીધો માર્ગ બતાવીશ. પિતાજી, આપ શૈતાનની બંદગી ન કરો, શૈતાન તો રહેમાનનો નાફરમાન છે. પિતાજી, મને બીક છે કે ક્યાંક આપ રહેમાનની યાતનામાં સપડાઈ ન જાઓ અને શૈતાનના સાથી બનીને રહો. કાલ પિતાએ કહ્યું, ઇબ્રાહીમ, શું તું અમારા ઉપાસ્યોથી વિમુખ થઈ ગયો છે? જો તું આમ કરવાનું નહીં છોડે તો હું તને પથ્થરો મારીને મારી નાખીશ. બસ હવે તું હંમેશ માટે મારાથી અલગ થઈ જા. ઇબ્રાહીમે કહ્યું, સલામ આપને, હું મારા રબને દુઆ કરીશ કે આપને માફ કરી દે. મારો રબ મારી ઉપર ઘણો જ મહેરબાન છે. હું આપ લોકોને પણ છોડું છું અને એ હસ્તીઓને પણ જેમને આપ લોકો અલ્લાહને છોડીને પુકારો છો. હું તો પોતાના રબને જ પુકારીશ. આશા છે કે હું પોતાના રબને પુકારીને નિષ્ફળ નહીં રહું. પછી જ્યારે તે લોકોથી અને અલ્લાહ સિવાયના ઉપાસ્યોથી જુદો પડી ગયો તો અમે તેને ઇસહાક અને યાકૂબ જેવી સંતાન આપી અને દરેકને નબી બનાવ્યો. અને તેમને પોતાની કૃપાથી નવાજ્યા અને તેમને સાચી નામના એનાયત કરી. અને આ ગ્રંથમાં મૂસાનું વર્ણન કરો, તે એક ચુનંદો મનુષ્ય હતો અને રસૂલ નબી હતો. અમે તેને તૂરની જમણી બાજુએથી બોલાવ્યો અને રહસ્યની વાત દ્વારા તેને નિકટતા એનાયત કરી. અને પોતાની કૃપાથી તેના ભાઈ હારૂનને નબી બનાવીને તેને સહાયક તરીકે આપ્યો. અને આ ગ્રંથમાં ઇસ્માઇલનું વર્ણન કરો, તે વાયદાનો પાકો હતો અને રસૂલ નબી હતો. તે પોતાના કુટુંબીઓને નમાઝ અને ઝકાતની આજ્ઞા કરતો હતો અને પોતાના રબની નજીક એક પસંદગી પામેલો મનુષ્ય હતો. ઇન્નહુ કાના સિદ્દીકા. અને આ ગ્રંથમાં ઈદ્રીસનું વર્ણન કરો, તે એક સત્યનિષ્ઠ મનુષ્ય અને એક નબી હતો. અને તેને અમે ઉચ્ચ સ્થાન આપ્યું હતું. આ એ પૈગંબરો છે જેમને અલ્લાહે ઇનામથી નવાજ્યા, આદમની ઓલાદમાંથી અને એ લોકોના વંશમાંથી જેમને અમે નૂહની સાથે વહાણમાં સવાર કર્યા હતા, અને ઇબ્રાહીમના વંશમાંથી અને ઇસરાઈલના વંશમાંથી, અને આ એ લોકોમાંથી હતા જેમને અમે માર્ગદર્શન બક્ષ્યું અને ચૂંટી લીધા. તેમની સ્થિતિ એવી હતી કે જ્યારે રહેમાનની આયતો તેમને સંભળાવવામાં આવતી તો રડતા રડતા સિજદામાં પડી જતા હતા. ત્યારબાદ તેમના પછી એ બુરા લોકો તેમના ઉત્તરાધિકારી થયા જેમણે નમાઝને બરબાદ કરી દીધી અને મનની ઈચ્છાઓનું અનુસરણ કર્યું. પછી હવે નજીક છે કે તેઓ ભટકવાના પરિણામ ભોગવે. અલબત્ત જે લોકો તૌબા કરી લે અને ઈમાન લઈ આવે અને સદાચાર અપનાવે તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમને સહેજ પણ અન્યાય કરવામાં નહીં આવે. તેમના માટે હંમેશ રહેનારી જન્નતો છે કે જેમનો વાયદો રહેમાને પોતાના બંદાઓ સાથે કરેલો છે, જે નજરોથી છુપાયેલી છે, અને બેશક આ વાયદો પૂરો થઈને જ રહેવાનો છે. ત્યાં તેઓ કોઈ બેહુદી વાત નહીં સાંભળે, પરંતુ જે કંઈ પણ સાંભળશે તે સારું જ સાંભળશે, અને તેમની રોજી તેમને સતત સવાર સાંજ મળતી રહેશે. આ છે એ જન્નત જેનો વારસ અમે પોતાના બંદાઓમાંથી તેને બનાવીશું જે સંયમી બનીને રહ્યો છે. હે નબી, અમે તમારા રબની આજ્ઞા વિના નથી ઉતરતા. જે કંઈ અમારી આગળ છે અને જે કંઈ પાછળ છે અને જે કંઈ તેની વચ્ચે છે, દરેક વસ્તુનો માલિક તે જ છે અને તમારો રબ ભૂલતો નથી. તે રબ છે આકાશોનો અને ધરતીનો અને એ સૌ વસ્તુઓનો જે આકાશો અને ધરતી વચ્ચે છે, તો તમે તેની બંદગી કરો અને તેની જ બંદગી ઉપર દ્રઢ રહો. શું છે કોઈ હસ્તી તમારી જાણમાં આની સમોવડી? وَيَقُولُ الْإِنسَانُ أَإِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا. મનુષ્ય કહે છે કે શું હકીકતમાં જ્યારે હું મરી ગયો હોઈશ તો ફરીથી જીવતો કરીને કાઢી લાવવામાં આવીશ? أَوَلَا يَذْكُرُ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِنْ قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا. શું મનુષ્યને યાદ નથી આવતું કે અમે અગાઉ તેને પેદા કરી ચૂક્યા છીએ જ્યારે તે કશું જ ન હતો? فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيَاطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا. તારા રબના સોગંદ, અમે જરૂર આ સૌને અને તેમની સાથે શેતાનોને પણ ઘેરી લાવીશું, પછી જહન્નમની ફરતે તેમને ઘૂંટણીએ પાડી દઈશું. પછી પ્રત્યેક જૂથમાંથી એ દરેકને જુદો કાઢી લઈશું જે રહેમાનની સામે વધુ વિદ્રોહી બનેલો હતો. પછી અમે એ જાણીએ છીએ કે તેમના પૈકી કોણ જહન્નમમાં ઝોકી દેવાને સૌથી વધુ પાત્ર છે. તમારા પૈકી કોઈ એવો નથી જે જહન્નમ ઉપર ન પહોંચે. આ તો એક ઠરાવેલી વાત છે જેને પૂરી કરવાની તારા રબની જવાબદારી છે. પછી અમે એ લોકોને બચાવી લઈશું જેઓ દુનિયામાં સંયમી હતા અને જુલમીઓને તેમાં જ પડેલા રહેવા દઈશું. કફાઉ આ લોકોને જ્યારે અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે તો ઇનકાર કરનારા લોકો ઈમાન લાવનારા લોકોને કહે છે, બતાવો આપણા બંને જૂથોમાંથી કયું જૂથ વધુ સારી સ્થિતિમાં છે અને કોની સભાઓ વધુ શાનદાર છે. જો કે અમે આમની પહેલા આવી કેટલી એવી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ જેઓ આમના કરતા વધુ સાધન સંપન્ન હતી અને બાહ્ય ઠાટમાટમાં આમનાથી ચડિયાતી હતી. આમને કહો, જે મનુષ્ય ભટકી જાય છે તેને રહેમાન ઢીલી દોરી આપે છે, અહીં સુધી કે જ્યારે આવા લોકો એ વસ્તુ જોઈ લે છે જેનો વાયદો તેમની સાથે કરવામાં આવ્યો છે, ચાહે એ અલ્લાહની યાતના હોય કે કયામતની ઘડી, ત્યારે તેમને ખબર પડી જાય છે કે કોની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ કમજોર. આનાથી ઉલટું જે લોકો સીધો માર્ગ અપનાવે છે અલ્લાહ તેમને સન્માર્ગ ઉપર આગળ વધારે છે અને બાકી રહેનારા સત્કાર્યો જ તારા રબની નજીક બદલા અને અંજામની દ્રષ્ટિએ વધુ સારા છે. પછી તે જોયો એ મનુષ્યને જે અમારી આયતોને માનવાનો ઇનકાર કરે છે અને કહે છે કે હું તો માલ અને ઓલાદ વડે નવા જાતો જ રહીશ. શું તેને ગેબની ખબર પડી ગઈ છે અથવા તેણે રહેમાન પાસેથી કોઈ વચન લઈ રાખ્યું છે? હરગિજ નહીં, જે કંઈ આ બકવાદ કરી રહ્યો છે તેને અમે લખી લઈશું અને તેના માટે સજામાં ઓર વધારો કરી દઈશું. જે માલ અને ઓલાદની આ વાત કરી રહ્યો છે એ બધું જ અમારી પાસે રહી જશે અને આ એકલો અમારી સમક્ષ હાજર થશે. આ લોકોએ અલ્લાહને છોડીને પોતાના કેટલાક ખુદા બનાવી રાખ્યા છે કે તેઓ તેમના મદદગાર થશે. કોઈ મદદગાર નહીં થાય, તેઓ સૌ આમની બંદગીનો ઇનકાર કરશે અને ઉલટાના આમના વિરોધી બની જશે. શું તમે જોતા નથી કે અમે સત્યના ઇનકાર કરનારાઓ તરફ શેતાનો છોડી રાખ્યા છે, જેઓ તેમને વધુ ને વધુ સત્યના વિરોધ માટે ઉશ્કેરી રહ્યા છે. સારું, તું હવે તેમની ઉપર યાતનાના ઉતરાણ માટે બેચેન ન થા. અમે તેમના દિવસ ગણી રહ્યા છીએ. એ દિવસ આવવાનો છે જ્યારે સંયમી લોકોને અમે મહેમાનોના રૂપમાં રહેમાન સમક્ષ રજૂ કરીશું. અને ગુનેગારોને તરસ્યા પશુઓની જેમ હંકારી જઈશું. એ વખતે લોકો કોઈ ભલામણ લાવવા માટે શક્તિમાન નહીં હોય તેના સિવાય કે જેણે રહેમાન તરફથી પરવાનગી પ્રાપ્ત કરી લીધી હોય. તેઓ કહે છે કે રહેમાને કોઈને પુત્ર બનાવ્યો છે. ભારે બેહુદી વાત છે જે તમે ઉપજાવી લાવ્યા છો. નજીક છે કે આકાશો ફાટી જાય, ધરતી ચીરાઈ જાય અને પર્વતો ટુકડે ટુકડા થઈ જાય. આ વાત માટે કે લોકોએ રહેમાન માટે સંતાન હોવાનો દાવો કર્યો. રહેમાનની આશાન નથી કે તે કોઈને પુત્ર બનાવે. આકાશો અને ધરતીની અંદર જેઓ પણ છે સૌ તેની સમક્ષ બંદા તરીકે રજૂ થવાના છે. સૌને તેણે ઘેરી રાખ્યા છે અને તેણે તેમને ગણીને રાખ્યા છે. સૌ કયામતના દિવસે એક એક કરીને તેની સમક્ષ હાજર થશે. બેશક જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરી રહ્યા છે, ટૂંક સમયમાં જ રહેમાન તેમના માટે હૃદયોમાં પ્રેમ પેદા કરી દેશે. તું પછી હે નબી, આ કુરાનને અમે સહેલું બનાવી તમારી ભાષામાં એટલા જ માટે ઉતાર્યું છે કે તમે સંયમી લોકોને ખુશખબર આપી દો અને હઠીલા લોકોને ડરાવી દો. આમની પહેલા અમે કેટલીય કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ, પછી આજે ક્યાંય તમે તેમનું નામ નિશાન જુઓ છો અથવા તેમનો ધીમો અવાજ પણ ક્યાંય સંભળાય છે? સુરે તાહા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાહા. અમે આ કુરાન તમારી ઉપર એટલા માટે નથી ઉતાર્યું કે તમે મુસીબતમાં મુકાઈ જાઓ, આ તો એક યાદ અપાવનાર ગ્રંથ છે એ દરેક મનુષ્ય માટે જે ડરે. એ હસ્તી તરફથી ઉતારવામાં આવ્યું છે જેણે પેદા કર્યા છે ઉચ્ચ આકાશો અને ધરતીને. તે રહેમાન સૃષ્ટિના રાજ્યાસન ઉપર બિરાજમાન છે. માલિક છે એ સર્વ વસ્તુઓનો જે આકાશો અને ધરતી ઉપર છે અને જે તેમની વચ્ચે છે અને જે માટી નીચે છે. તમે ચાહો તો તમારી વાતો મોટેથી કહો, તે તો ધીમેથી કહેલી વાત બલકે તેનાથી પણ વધુ છુપી વાત પણ જાણે છે. તે અલ્લાહ છે, તેના સિવાય કોઈ ખુદા નથી, તેના માટે શ્રેષ્ઠ નામો છે. અને તમને મૂસાની વાત પણ પહોંચી છે? ત્યારે તેણે એક આગ જોઈ અને પોતાના ઘરના લોકોને કહ્યું, જરા થોભો, મેં એક આગ જોઈ છે, કદાચ તમારા માટે એકાદ અંગારો લઈ આવું અથવા આ આગ વડે મને માર્ગ વિશે કોઈ માર્ગદર્શન મળી જાય. ત્યાં પહોંચ્યો તો સાદ આપવામાં આવ્યો, હે મૂસા, ઇન્ની અના રબ્બુક ફખ لعن عليك إنك بالواد المقدس طوى. હું જ તારો રબ છું, પગરખા ઉતારી નાખ, તું પવિત્ર તુવાની ખીણમાં છે. અને મેં તને ચૂંટી લીધો છે, સાંભળ જે કંઈ વહી કરવામાં આવે છે. હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ ખુદા નથી, તો તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર. કયામતની ઘડી જરૂર આવવાની છે, હું તેનો સમય છુપો રાખવા માંગુ છું, જેથી દરેક મનુષ્ય પોતાના પ્રયત્નો મુજબ બદલો પામે. પછી કોઈ એવો મનુષ્ય જે તેની ઉપર ઈમાન નથી લાવતો અને પોતાના મનની ઈચ્છાઓનો ગુલામ છે, તને એ ઘડીની ચિંતાથી ન રોકી દે, નહીં તો તું નાશ પામીશ. અને હે મૂસા, આ તારા હાથમાં શું છે? મૂસાએ જવાબ આપ્યો, આ મારી લાઠી છે, તેને ટેકવીને હું ચાલું છું, આના વડે પોતાની બકરીઓ માટે પાંદડા ખેરવું છું, બીજા અનેક કાર્ય છે જે આની પાસેથી લઉં છું. ફરમાવ્યું, ફેંકી દે આને મૂસા. તેણે ફેંકી દીધી અને એકાએક એ સર્પ બની ગઈ જે દોડી રહ્યો હતો. ફરમાવ્યું, પકડી લે આને અને ડર નહીં, અમે આને ફરી એવી જ કરી દઈશું જેવી આ હતી. અને જરા તારો હાથ બગલમાં દબાવો, ચળકતો નીકળશે કોઈ પણ તકલીફ વિના. આ બીજી નિશાની છે કેમ કે અમે તને પોતાની મોટી નિશાનીઓ દેખાડવાના છીએ. હવે તું ફિરૌન પાસે જા, તે વિદ્રોહી થઈ ગયો છે. મૂસાએ કહ્યું, પરવરદિગાર મારી છાતી ખોલી દે અને મારું કાર્ય મારા માટે સરળ બનાવી દે. અને મારી જીભની ગાંઠ ઉકેલી દે. જેથી લોકો મારી વાત સમજી શકે. અને મારા માટે મારા પોતાના કુટુંબમાંથી એક વજીર નિયુક્ત કરી દે. હારૂન જે મારો ભાઈ છે, તેના વડે મારા હાથ મજબૂત કર. અને તેને મારા કાર્યમાં ભાગીદાર બનાવી દે. જેથી અમે તારી પવિત્રતાનું વર્ણન કરીએ અને તને ખૂબ જ યાદ કરીએ. તું હંમેશા અમારી ઉપર દેખરેખ રાખતો રહ્યો છે. ફરમાવ્યું, આપી દેવામાં આવ્યું જે તે માંગ્યું. હે મૂસા, અમે ફરી એકવાર તારી ઉપર ઉપકાર કર્યો. યાદ કરે સમય જ્યારે અમે તારી માને ઈશારો કર્યો, એવો ઈશારો કે જે વહી દ્વારા જ કરવામાં આવે છે. કે આ બાળકને પેટીમાં રાખી દે અને પેટીને નદીમાં છોડી દે. નદી તેને કાંઠા ઉપર ફેંકી દેશે અને તેને મારો દુશ્મન અને આ બાળકનો દુશ્મન ઉઠાવી લેશે. મેં મારા તરફથી તારી ઉપર પ્રેમ નાખી દીધો અને એવો પ્રબંધ કર્યો કે તું મારી દેખરેખ હેઠળ ઉછેર પામે. યાદ કર જ્યારે તારી બહેન ચાલી રહી હતી, પછી જઈને કહે છે, હું તમને તેનું ઠેકાણું બતાવું જે આ બાળકનો ઉછેર સારી રીતે કરે. આવી રીતે અમે તને ફરીથી તારી મા પાસે પહોંચાડી દીધો, જેથી તેની આંખ ઠરે અને તે દુખી ન થાય. અને આ પણ યાદ કર કે તે એક મનુષ્યની હત્યા કરી હતી. અમે તને એ મુસીબતમાંથી બહાર કાઢ્યો અને તને વિવિધ અજમાયશોમાંથી પસાર કર્યો અને તું મદ્યનના લોકો વચ્ચે ઘણા વર્ષો સુધી રહ્યો. પછી હવે હે મૂસા, યોગ્ય સમયે તું આવી ગયો છે. મેં તને મારા કામનો બનાવી લીધો છે. જા, તું અને તારો ભાઈ મારી નિશાનીઓ સાથે, અને જુઓ તમે મારી યાદમાં જરા પણ કસર રાખશો નહીં. જાઓ તમે બંને ફિરોન પાસે, કેમ કે તે વિદ્રોહી થઈ ગયો છે. તેની સાથે નરમાશથી વાત કરશો, કદાચ તે શિખામણ માને અથવા ડરી જાય. બંને અરજ કરી, પરવરદિગાર અમને ભય છે કે તે અમારી સાથે અતિરેક કરશે અથવા જુલ્મ કરવા ઉપર ઉતરી આવે. ફરમાવ્યું, ડરો નહીં, હું તમારી સાથે છું, બધું જ સાંભળી રહ્યો છું અને જોઈ રહ્યો છું. જાઓ તેની પાસે અને કહો કે અમે તારા રબના મોકલાવેલા છીએ, બની ઇસરાઈલને અમારી સાથે આવવા માટે છોડી દે અને તેમને કષ્ટ ના આપ. અમે તારી પાસે તારા રબની નિશાની લઈને આવ્યા છીએ, અને સલામતી છે તેના માટે જે સીધા માર્ગને અનુસરે. અમને વહી દ્વારા બતાવવામાં આવ્યું છે કે યાતના છે તેના માટે જે ઇનકાર કરે અને વિમુખ બને. ફિરોને કહ્યું, એમ તો પછી તમારા બંનેનો રબ કોણ છે હે મૂસા? મૂસાએ જવાબ આપ્યો, અમારો રબ એ છે જેણે દરેક વસ્તુને તેનું સ્વરૂપ બક્ષ્યું, પછી તેને માર્ગ દેખાડ્યો. ફિરોન બોલ્યો, અને પહેલા જે પેઢીઓ થઈ ચૂકી છે તેમની શી હાલત હતી? મૂસાએ કહ્યું, તેનું જ્ઞાન મારા રબ પાસે એક લખાણમાં સુરક્ષિત છે. મારો રબ ન તો ચૂકે છે ન ભૂલે છે. અલ્લાહ શક્તા, એ જ જેણે તમારા માટે ધરતીનું પાથરણું પાથર્યું અને તેમાં તમારા ચાલવા માટે માર્ગો બનાવ્યા અને ઉપરથી પાણી વરસાવ્યું, પછી તેના દ્વારા વિવિધ પ્રકારની પેદાશો કાઢી. ખાઓ અને પોતાના પશુઓને પણ ચરાવો. નિશંક આમાં ઘણી નિશાનીઓ છે બુદ્ધિશાળીઓ માટે. આજ ધરતીમાંથી અમે તમને પેદા કર્યા છે, આમાં જ તમને પાછા લઈ જઈશું અને આમાંથી જ બીજી વાર તમને કાઢીશું. અમે ફિરઔનને પોતાની બધી જ નિશાનીઓ દેખાડી, પરંતુ તે ઇનકાર કરતો ગયો અને ન માન્યો. કહેવા લાગ્યો, હે મૂસા, શું તું અમારી પાસે એટલા માટે આવ્યો છે કે પોતાના જાદુના જોરે અમને અમારા દેશમાંથી કાઢી મૂકે? સારું, અમે પણ તારા મુકાબલા માટે એવો જ જાદુ લાવીએ છીએ. નિર્ણય કરી લે ક્યારે અને ક્યાં મુકાબલો કરવો છે. ન અમે આ ઠરાવથી ફરી જઈશું, ન તું ફરજે. ખુલ્લા મેદાનમાં સામે આવી જા. મૂસાએ કહ્યું, ઉત્સવનો દિવસ નક્કી રહ્યો અને દિવસ ચડતા લોકો એકઠા થાય. ફિરઔને પાછા ફરી પોતાના સર્વ દાવ પેચ ભેગા કર્યા અને મુકાબલા માટે આવી ગયો. મૂસાએ બરાબર એ જ સમયે હરીફ જૂથને ઉદ્દેશીને કહ્યું, બરબાદી છે તમારા માટે, અલ્લાહ ઉપર જૂઠી તહમત ન મૂકો, નહીં તો તે એક સખત યાતના વડે તમારું સત્યાનાશ વાળી દેશે. જેણે પણ જૂઠ ઘડ્યું તે નિષ્ફળ થયો. આ સાંભળી તેમની અંદર વિવાદ પડ્યો અને તેઓ ધીમે ધીમે અંદરોઅંદર મસલત કરવા લાગ્યા. અંતમાં કેટલાક લોકોએ કહ્યું, આ બંને તો માત્ર જાદુગરો છે. એમનો આશય તો આ છે કે પોતાના જાદુના જોરે તમને તમારી ધરતીમાંથી કાઢી મૂકે અને તમારી આદર્શ જીવન પદ્ધતિને નાબૂદ કરી દે. وقد أفلح اليوم من استعلى. પોતાની બધી યુક્તિઓ આજે ભેગી કરી લો અને સંયુક્ત બનીને મેદાનમાં આવો. બસ એમ જ સમજી લો કે આજે જેને વર્ચસ્વ મળ્યું તે જ કામયાબ થયો. જાદુગરો બોલ્યા, મૂસા તમે ફેંકો છો કે પહેલા અમે ફેંકીએ? મૂસાએ કહ્યું, નહીં, તમે જ ફેંકો. એકાએક તેમના દોરડા અને તેમની લાઠીઓ તેમના જાદુના જોરે મૂસાને દોડતા દેખાવા લાગ્યા. અને મૂસા મનમાં ડરી ગયો. અમે કહ્યું, ડર નહીં, તું જ વિજયી રહેશે. ફેંક જે તારા હાથમાં છે તે. હમણાં જ આમની સર્વ બનાવટી વસ્તુઓને ગળી જશે. આ જે કંઈ બનાવીને લાવ્યા છે તે તો જાદુગરનો ફરેબ છે, અને જાદુગર ક્યારેય સફળ થઈ શકતો નથી, ચાહે જે રીતે તે આવે. فَأُلْقِيَ السَّحَرَةُ سُجَّدًا قَالُوا آمَنَّا بِرَبِّ هَارُونَ وَمُوسَى. અંતમાં આમ જ બન્યું કે બધા જ જાદુગરોને સિજદામાં નાખી દેવામાં આવ્યા અને તેઓ બોલી ઉઠ્યા, માની લીધો અમે હારૂન અને મૂસાના રબને. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر إنه لكبيركم السحر فلأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم في جذوع النخل ولتعلمن أينا أشد عذابا وأبقى. ફિરઔને કહ્યું, તમે તેની ઉપર ઈમાન લાવ્યા એ પહેલા કે મેં તમને તેની પરવાનગી આપી હોત? જણાઈ ગયું કે આ તમારો ગુરુ છે જેણે તમને જાદુ વિદ્યા શીખવાડી હતી. હવે હું તમારા હાથ પગ સામસામી બાજુએથી કપાવડાવું છું અને ખજૂરીના થડ ઉપર તમને શૂળીએ ચડાવું છું. પછી તમને જણાઈ જશે કે અમારા બંનેમાંથી કોની સજા વધુ સખત અને વધુ રહેનારી છે, અર્થાત હું તમને વધુ સજા કરી શકું છું કે મૂસા? જાદુગરોએ જવાબ આપ્યો, સોગંદ એ હસ્તીના જેણે અમને પેદા કર્યા છે, આ કદાપી થઈ શકે નહીં કે સ્પષ્ટ નિશાનીઓ સામે આવી જાય તે પછી પણ સત્ય ઉપર તને પસંદગી આપીએ. તું જે કરવા ચાહે કરી લે. તું વધુમાં વધુ બસ આ જ દુનિયાની જિંદગીનો ફેંસલો કરી શકે છે. અમે તો પોતાના રબ ઉપર ઈમાન લઈ આવ્યા જેથી તે અમારી ભૂલો માફ કરી દે, અને આ જાદુગરી જેના માટે તે અમને મજબૂર કર્યા હતા દરગુજર ફરમાવે. અલ્લાહ જ બહેતર છે અને તે જ બાકી રહેનાર છે. હકીકત આ છે કે જે ગુનેગાર બની પોતાના રબની સમક્ષ હાજર થશે તેના માટે જહન્નમ છે, જેમાં તે ન જીવશે ન મરશે. અને જે તેની સમક્ષ મોમિનના રૂપમાં હાજર થશે, જેણે સત્કાર્ય કર્યા હશે, એવા સૌ લોકો માટે ઊંચા દરજ્જા છે. સદાબહાર બાગો છે જેમની નીચે નદીઓ વહી રહી હશે, તેમાં તેઓ હંમેશા રહેશે. આ બદલો છે એ મનુષ્યનો જે શુદ્ધ આચરણ અપનાવે. અમે મૂસા ઉપર વહી મોકલી કે હવે રાતોરાત મારા બંદાઓને લઈને ચાલી નીકળ અને તેમના માટે સમુદ્રમાં સૂકો માર્ગ બનાવી લે. તને કોઈના પીછો કરવાનો ભય ન હોય અને ન તો સમુદ્ર વચ્ચેથી પસાર થતી વખતે ડર લાગે. પાછળથી ફિરૌન પોતાનું લશ્કર લઈને પહોંચ્યો અને પછી સમુદ્ર તેમની ઉપર છવાઈ ગયો, જેવી રીતે છવાઈ જવાનું જરૂરી હતું. ફિરઓને પોતાની કોમને ભટકાવી જતી કોઈ સાચું માર્ગદર્શન કર્યું ન હતું. હે બની ઇસરાઈલ, અમે તમને તમારા દુશ્મનથી છોડાવ્યા અને તૂરની જમણી બાજુએ તમારા હાજર થવા માટે સમય નિશ્ચિત કર્યો અને તમારી ઉપર મન અને સલવા ઉતાર્યા. ખાઓ અમારી આપેલી સારી અને સ્વચ્છ વસ્તુઓ અને આને ખાઈને વિદ્રોહ ન કરો, નહીં તો તમારી ઉપર મારો પ્રકોપ તૂટી પડશે અને જેની ઉપર મારો પ્રકોપ તૂટી પડ્યો તે નાશ જ પામ્યો. અલબત્ત જે તોબા કરી લે અને ઈમાન લાવે અને સત્કાર્ય કરે પછી સીધા માર્ગે ચાલતો રહે તેના માટે હું ઘણો દરગુજર કરનારો છું. અને હે મૂસા, કઈ વસ્તુ તમને પોતાની કોમ પહેલા લઈ આવી? તેણે અરજ કરી, તેઓ બસ મારી પાછળ આવી જ રહ્યા છે. હું ઉતાવળ કરીને તારી હુજૂરમાં આવી ગયો છું, હે મારા રબ, જેથી તું મારાથી પ્રસન્ન થઈ જાય. ફરમાવ્યું, સારું તો સાંભળો, અમે તમારી પાછળ તમારી કોમને અજમાયશમાં મૂકી દીધી અને સામરીએ તેને ભટકાવી દીધી. મૂસા ભારે ગુસ્સા અને દુઃખની હાલતમાં પોતાની કોમ તરફ પાછો ફર્યો. જઈને તેણે કહ્યું, હે મારી કોમના લોકો, શું તમારા રબે તમારી સાથે ભલા વાયદા કર્યા ન હતા? શું તમારી સાથે કરવામાં આવેલા વાયદા ઉપર લાંબી મુદ્દત વીતી ગઈ? કે પછી તમે પોતાના રબનો પ્રકોપ જ પોતાની ઉપર લાવવા ચાહતા હતા, જેના કારણે તમે મારી સાથે વચન ભંગ કર્યો? તેમણે જવાબ આપ્યો, અમે આપની સાથે વચનભંગ કંઈ અમારી મરજીથી નથી કર્યો. વાત એમ હતી કે લોકોના ઘરેણાના બોજાથી અમે લદાઈ ગયા હતા અને અમે બસ તેમને ફેંકી દીધા હતા. પછી આવી જ રીતે સામરીએ પણ કંઈક નાખ્યું. અને તેમના માટે વાછરડાની એક મૂર્તિ બનાવીને કાઢી લાવ્યો, જેમાંથી બળદ જેવો અવાજ નીકળતો હતો. લોકો પોકારી ઉઠ્યા, આ જ છે તમારો ખુદા અને મૂસાનો ખુદા. મૂસા આને ભૂલી ગયો. શું તેઓ જોતા ન હતા કે ન તે તેમની વાતોનો જવાબ આપે છે અને ન તો તેમના નફા નુકસાનનો કોઈ અધિકાર ધરાવે છે? હારૂન મૂસાના આગમન પહેલાં જ તેમને કહી ચૂક્યો હતો, લોકો તમે આના કારણે અજમાયશમાં પડી ગયા છો. તમારો રબ તો રહેમાન છે, પછી તમે મારું અનુસરણ કરો અને મારી વાત માનો. પરંતુ તેમણે તેને કહી દીધું, અમે તો આની જ પૂજા કરતા રહીશું જ્યાં સુધી મૂસા અમારી પાસે પાછો ન આવી જાય. મૂસા કોમને ઠપકો આપ્યા પછી હારૂનની તરફ ફર્યો અને બોલ્યો, હારૂન તમે જ્યારે જોયું હતું કે આ લોકો ભટકી રહ્યા છે તો કઈ વસ્તુએ તમને રોક્યા હતા કે મારી પદ્ધતિ ઉપર અમલ ન કરો? શું તમે મારા આદેશનો ભંગ કર્યો? હારૂને જવાબ આપ્યો, હે મારા માડી જાયા, મારી દાઢી ન પકડ, ન તો મારા માથાના વાળ ખેંચ. મને આ વાતનો ભય હતો કે તું આવીને કહેશે કે તમે બની ઇસરાયલમાં ફૂટફાટ પડાવી અને મારી વાતનું માન ન રાખ્યું. મૂસાએ કહ્યું, અને સામરી, તારી શી વાત છે? તેણે જવાબ આપ્યો, મેં એ વસ્તુને જોઈ જે આ લોકોને દેખાઈ નહીં. પછી મેં રસૂલના પગલાના નિશાન પરથી એક મુઠ્ઠી ઉઠાવી લીધી અને તેને નાખી દીધી. મારા મને આવું જ સુજાડ્યું. મૂસાએ કહ્યું, સારું તો જા, હવે જીવનભર તારે આ જ બોલતા રહેવાનું છે કે મને અડકશો નહીં, અને તારા માટે જવાબ આપવાનો એક સમય નિશ્ચિત છે જે તારી ઉપરથી ક્યારેય ટળશે નહીં. અને જો પોતાના આ ખુદાને જેની ઉપર તું મોહિત થયેલો હતો હવે અમે બાળી મૂકીશું અને ભૂકો કરીને નદીમાં વહેવડાવી દઈશું. લોકો, તમારો ખુદા તો બસ એક જ અલ્લાહ છે, જેના સિવાય કોઈ બીજો ખુદા નથી. તેનું જ્ઞાન દરેક વસ્તુને આવરી લે છે. હે નબી, આવી રીતે અમે અગાઉ થઈ ગયેલા બનાવોની ખબરો તમને સંભળાવીએ છીએ, અને અમે ખાસ પોતાને ત્યાંથી તમને એક ઝિક્ર એટલે કે શિખામણનો સબક બક્ષ્યું છે. જે કોઈ તેનાથી મોઢું ફેરવશે તે કયામતના દિવસે ગુનાનો ભારે બોજ ઉઠાવશે. અને એવા સૌ લોકો હંમેશને માટે તેની મુસીબતમાં સપડાયેલા રહેશે, અને કયામતના દિવસે તેમના માટે આ ગુનાની જવાબદારીનો બોજો ઘણો તકલીફ પહોંચાડનાર બોજો હશે. એ દિવસે જ્યારે રણશિંગુ ફૂંકવામાં આવશે અને અમે ગુનેગારોને એ હાલતમાં ઘેરીને લાવીશું કે તેમની આંખો ભયના કારણે તડાયેલી હશે. એકબીજાને ચૂપકે ચૂપકે કહેશે, દુનિયામાં માંડ તમે 10 દિવસ વિતાવ્યા હશે. અમને બરાબર ખબર છે કે તેઓ શું વાતો કરી રહ્યા હશે. અમે એ પણ જાણીએ છીએ કે ત્યારે તેમના પૈકી જે વધુ સાવધાની ભર્યો અંદાજ લગાવનાર હશે તે કહેશે કે નહીં, તમારું દુનિયાનું જીવન માત્ર 1 દિવસનું હતું. આ લોકો તમને પૂછે છે કે છેવટે એ દિવસે આ પર્વતો ક્યાં ચાલ્યા જશે, કહો કે મારો રબ તેમને ધૂળ બનાવીને ઉડાવી દેશે. અને ધરતીને એવી સપાટ મેદાન બનાવી દેશે કે તેમાં તમે કોઈ વળ અને કોઈ કરચલી નહીં જુઓ. એ દિવસે સૌ લોકો પોકારનારની પોકાર સાંભળી સીધા ચાલ્યા આવશે. કોઈ સહેજ પણ અકળાઈ દાખવી શકશે નહીં, અને અવાજો રહેમાનની સામે દબાઈ જશે. એક ધીમા અવાજ સિવાય તમે કશું નહીં સાંભળો. એ દિવસે ભલામણ ઉપયોગી નહીં થાય સિવાય કે રહેમાન આ માટે કોઈને પરવાનગી આપે અને તેની વાત સાંભળવી પસંદ કરે. તે લોકોની આગળ અને પાછળની બધી જ હકીકત જાણે છે અને બીજાઓને તેનું પૂરું જ્ઞાન નથી. લોકોના માથા તેની આગળ ઝૂકી જશે જે જીવન છે અને કાયમ છે. નિરાશ થશે એ જેણે તે વખતે કોઈ જુલ્મના ગુનાનો બોજો ઉપાડેલો હશે. અને કોઈ જુલ્મ અથવા અન્યાયનો જરા પણ ભય નહીં હોય એ મનુષ્યને જે સત્કાર્ય કરે અને સાથોસાથ તે મોમિન પણ હોય. Oh, no. અને હે નબી, આવી જ રીતે અમે આને કુરાને અરબી બનાવીને ઉતાર્યું છે અને આમાં વિવિધ રીતે ચેતવણીઓ આપી છે, કદાચ આ લોકો અવળા રસ્તે જતા બચે અથવા તેમનામાં સભાનતાના ચિહ્નો આના કારણે પેદા થાય. પછી સર્વોચ્ચ છે અલ્લાહ, સાચો બાદશાહ, અને જુઓ, કુરાન પઢવામાં ઉતાવળ ન કરો જ્યાં સુધી તમારી તરફ તેની વહી સંપૂર્ણ ન થઈ જાય, અને દુઆ કરો કે હે પરવરદિગાર, મને વધુ જ્ઞાન આપ. અમે આ અગાઉ આદમને એક હુકમ આપ્યો હતો, પરંતુ તે ભૂલી ગયો અને અમે તેનામાં નિર્ધાર ન જોયો. યાદ કરો એ સમયે જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું હતું કે આદમને સિજદો કરો, તેઓ સહુએ તો સિજદો કર્યો, પરંતુ એક ઇબ્લીસ હતો કે ઇનકાર કરી બેઠો. આથી અમે આદમને કહ્યું, જુઓ, આ તમારો અને તમારી પત્નીનો શત્રુ છે, એવું ન બને કે આ તમને જન્નતમાંથી કઢાવી મૂકે અને તમે મુસીબતમાં મુકાઈ જાઓ. અહીં તો તમને આ સુખ પ્રાપ્ત છે કે ન ભૂખ્યા રહો છો ન તો નાગા, ન તરસ અને તડકો તમને સતાવે છે. પરંતુ શૈતાને તેને ફોસલાવ્યો, કહેવા લાગ્યો, આદમ, બતાવું તમને એ વૃક્ષ જેનાથી કાયમી જીવન અને કાયમી રાજ્ય પ્રાપ્ત થાય છે. અંતે બંને પતિ પત્ની એ વૃક્ષનો ફળ ખાઈ ગયા. પરિણામ એ આવ્યું કે તરત જ તેમના ગુપ્ત ભાગો એકબીજા સામે જાહેર થઈ ગયા અને બંને પોતાને જન્નતના પાંદડાઓથી ઢાંકવા લાગ્યા. આદમે પોતાના રબની નાફરમાની કરી અને સીધા માર્ગથી ભટકી ગયો. પછી તેના રબે તેને ચૂંટી લીધો અને તેની તોબા સ્વીકારી લીધી અને તેને માર્ગદર્શન બક્ષ્યું. અને ફરમાવ્યું, તમે બંને પક્ષો અર્થાત મનુષ્ય અને શૈતાન અહીંથી ઉતરી જાઓ. તમે એકબીજાના દુશ્મન રહેશો. જો મારા તરફથી કોઈ માર્ગદર્શન મળે તો જે કોઈ મારા આ માર્ગદર્શનનું અનુસરણ કરશે તે ન તો ભટકશે ન હતભાગી થશે. અને જે મારા ઝિક્ર એટલે કે શિખામણના સબકથી મોઢું ફેરવશે તેના માટે દુનિયામાં જીવન તંગ હશે અને કયામતના દિવસે અમે તેને આંધળો ઉઠાવીશું. قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. તે કહેશે, પરવરદિગાર, દુનિયામાં તો હું આંખો વાળો હતો, અહીં મને આંધળો શા માટે ઉઠાવ્યો? અલ્લાહ તાલા ફરમાવશે, હા, આવી જ રીતે તે અમારી આયતોને જ્યારે તે તારી પાસે આવી હતી ભૂલાવી દીધી હતી, તેવી જ રીતે આજે તું ભૂલાવવામાં આવી રહ્યો છે. આવી રીતે અમે હદથી વધી જનારા અને પોતાના રબની આયતોને ન માનનારા લોકોને દુનિયામાં બદલો આપીએ છીએ અને આખિરતની યાતના વધુ સખત અને વધુ રહેનારી છે. પછી શું આ લોકોને ઇતિહાસના આ બોધપાઠમાંથી કોઈ બોધ ન મળ્યો કે આમની પહેલા કેટલીય કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ, જેમની વેરાન વસ્તીઓમાં આજે આ લોકો હરે ફરે છે? હકીકતમાં આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ સદબુદ્ધિ ધરાવે છે. જો તારા રબ તરફથી અગાઉ એક વાત નિશ્ચિત કરી દેવામાં આવી ન હોત અને મહેતલ માટે એક મુદ્દત ઠેરવી દેવામાં આવી ન હોત તો જરૂર તેમનો પણ ફેસલો ચૂકાવી દેવાયો હોત. وَقَبْلَ غُرُوبِهَا وَمِنْ آنَاءِ પછી હે નબી, જે વાતો આ લોકો કહે છે તે સામે ધીરજ રાખો અને પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં અને રાતની ઘડીઓમાં પણ પવિત્રતાનો જાપ કરો અને દિવસના કિનારાઓ ઉપર પણ. કદાચ તમે રાજી થઈ જાઓ. અને નજર ઉઠાવીને પણ ન જુઓ દુનિયાના જીવનના એ ઠાટમાટ તરફ જે અમે આમાંના વિવિધ પ્રકારના લોકોને આપી રાખ્યો છે. એ તો અમે તેમને અજમાયશમાં નાખવા માટે આપ્યો છે. અને તારા રબની આપેલી હલાલ રોજી જ વધુ સારી અને વધુ રહેનારી છે. પોતાના કુટુંબીજનોને નમાઝની આજ્ઞા કરો અને પોતે પણ તેનું પાલન કરો. અમે તમારી પાસેથી કોઈ રોજી નથી માંગતા. રોજી તો અમે જ તમને આપી રહ્યા છીએ અને સારું પરિણામ સંયમી માટે જ છે. તેઓ કહે છે કે આ માણસ પોતાના રબ તરફથી કોઈ નિશાની એટલે કે ચમત્કાર કેમ નથી લાવતો, અને શું તેમની પાસે આગળની પુસ્તિકાઓના તમામ શિક્ષણનું સ્પષ્ટ વર્ણન નથી આવી ગયું? જો અમે તેના આગમન પહેલાં આમને કોઈ આફતથી નષ્ટ કરી દીધા હોત તો પછી આ જ લોકો કહેત કે હે અમારા પરવરદિગાર, તે અમારી પાસે કોઈ રસૂલ શા માટે ન મોકલ્યો કે બે આબરૂ અને અપમાનિત થતા પહેલાં જ અમે તારી આયતોનું અનુસરણ અપનાવી લેત. હે નબી, આમને કહો દરેક જણ પરિણામની રાહ જોઈ રહ્યો છે, પછી હવે રાહ જુઓ. ટૂંક સમયમાં તમને જણાઈ જશે કે કોણ સીધા માર્ગ ઉપર ચાલનારા છે અને કોણ માર્ગદર્શન પામેલા છે.